श्री ब्रह्म पुराण अध्याय 106 अनुक्रमण का प्रमाण है। श्री ब्रह्म पुराण नो महिमा तथा ग्रंथ नो उपसंहार उपसंहार लोमहर्षण जी कहे छे। द्विजवरो आ प्रमाणे पूर्व काल में महर्षि व्यासे सारभूत निर्दोष वचनों द्वारा मधुर वाणी में मुनियों ने आ पुराण संभळाव्यु हतु। आमां अनेक शास्त्रों शुद्ध ने निर्मल सिद्धांतों समावेश छे। आ सहज शुद्ध छे अने सारा शब्दों प्रयोग थी सुशोभित थाय छे। आमा यथास्थाने पूर्वपक्ष अने सिद्धांतनुं प्रतिपादन करवामां आव्युं छे। आ पुराणने न्याय अनुकूल रीते सांभळीने परम बुद्धिमान वेदव्यासजी मौन थई गया। आ पुराणने न्याय अनुकूल रीते संभळावीने परम बुद्धिमान वेदव्यासजी मौन थई गया अने श्रेष्ठ मुनिओ पण सघळा मनोवांछित फळ आपनारा तथा वेदतुल्य माननीय आदि ब्रह्म पुराण ने सांभळी ने बहु विस्मित थया। तेमणे मुनिवर श्रीकृष्ण द्वैपायन व्यास नी वारंवार प्रशंसा करी। मुनियो बोल्या, मुनि श्रेष्ठ, आपे अमने वेद तुल्य प्रामाणिक तथा सगळा अभिष्ट फळ आपनारी तथा सगळा अभिष्ट फळ आपनार सर्व पाप हारी श्रेष्ठ पुराण संभळाव्यु छे। ए केटला आनंदनी वात छे, अमे पण आ विचित्र पदो वाला पुराण नो अक्षरे अक्षर सांभळ्यो छे। प्रभु, त्रणे लोकमां एवी कोई वस्तु नथी जे आपनाथी अजाणी होय। महाभाग, आप देवताओमां बृहस्पतिनी जेम सर्वज्ञ छो, महाप्राज्ञ अने ब्रह्मनिष्ठ छो। महामती, अमे आपने नमस्कार करीए छीए। आपे महाभारतमां बधा वेदोना अर्थ प्रगट कर्या छे। महामुनि, आपना समस्त गुणों वर्णन करवा कौन समर्थ छे, जेमने छय अंग सहित चारे वेद तथा बधा व्याकरणों ने वाचीने महाभारत नी रचना करी छे, ते ज्ञानात्मा भगवान वेद व्यास ने नमस्कार छे। प्रफुल्ल कमळदळ समान मोटा मोटा नेत्रो तथा विशाल बुद्धिना व्यासजी आपने नमस्कार छे। आपे जगत ने प्रकाश आपवा माटे महाभारत रूपी तेल थी पूरेला ज्ञान रूपी दीपक ने प्रज्वलित कर्यो छे। नमो अस्तु ते व्यास विशाल बुद्धे फुल अरविंदाय यत पत्र नेत्र येन त्वया भारत तेल पूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। 245 मध्यायनो 11मो श्लोक। आम कहीने ते महर्षिओए व्यासजीनी पूजा करी। पछी व्यासजीए बधानुं सम्मान कर्युं। त्यार पछी तेओ कृतार्थ थईने जेवा आव्या हता ते प्रमाणे पोताना आश्रमे चाल्या गया। मुनिवरो, तमे मने जे प्रकारे प्रश्न कर्यो हतो ते अनुसार मैं पण समस्त पापोनो नाश करनार परम पुण्यमय सनातन पुराण नुं वर्णन कर्युं। श्री व्यासजीनी कृपाथी ज मैं आ बधुं आप सौने संभळाव्युं छे। गृहस्थ संन्यासी अने ब्रह्मचारी बधाए आ पुराण नुं श्रवण करवुं जोईए। मनुष्योने आ सुख संपत्ति आपनारुं परम पवित्र अने पापोने दूर करनारुं छे। परम कल्याणनी अभिलाषा राखनारा ब्रह्म परायण ब्राह्मण वगैरे संयम अने यत्न प्रयत्न पूर्वक आ पुराण सांभळवुं जोईए। आने सांभळवाथी ब्राह्मण विद्या क्षत्रिय संग्राममां विजय वैश्य अक्षय धन अने शूद्र सुख प्राप्त करे छे। पुरुष पवित्र थईने जे जे काम्य वस्तुनुं चिंतन करतो रहीने आ पुराणनुं श्रवण करे छे ते ते वस्तुने अवश्य प्राप्त करी ले छे। आ ब्रह्म पुराण भगवान विष्णु साथे संबंध राखनारुं छे। आनाथी बधा पापोनो नाश थई जाय छे। આ બધા શાસ્ત્રો કરતા વિશિષ્ટ અને સમસ્ત પુરુષાર્થોનું સાધક છે। આ જે મેં તમને વેદ તુલ્ય પુરાણનું શ્રવણ કરાવ્યું છે એને સાંભળવાથી સમસ્ત દોષોથી પ્રાપ્ત થનારી પાપ રાશિનો નાશ થઈ જાય છે। પ્રયાગ પુષ્કર કુરુક્ષેત્ર તથા આબુમાં ઉપવાસ કરવાથી જે ફળ મળે છે તે આ પુરાણના શ્રવણ માત્રથી મળી જાય છે। એક વર્ષ સુધી અગ્નિમાં હવન કરવાથી સાધકને જે પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યાને એકવાર સાંભળવાથી જ મળી જાય છે। જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીએ યમુનામાં સ્નાન કરીને મથુરાપુરીમાં શ્રી હરિના દર્શનથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે એકાગ્રતા પૂર્વક આ બ્રહ્મ પુરાણની કથા કહેવાથી પ્રાપ્ત થઈ જાય છે। જ્યાંનો પાઠ અથવા શ્રવણ કરે છે તે પણ એ જ ફળને પ્રાપ્ત કરે છે। જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વેદ સંમિત પુરાણનો પાઠ કે શ્રવણ કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। અને જે બ્રાહ્મણ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પર્વોના દિવસે આ તથા એકાદશી અને દ્વાદશી તિથિએ બ્રહ્મપુરાણ વાંચીને બીજાને સંભળાવે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. ઇદમ યહ શ્રદ્ધયા નિત્યમ પુરાણમ વેદ સંમિતમ યહ પઠ્યૈચ્છ શૃણુયા અન્મત અર્ત્યઃ સ યાતિ ભુવનમ હરેઃ. શ્રાવણેદ બ્રાહ્મણો યસ્તુ સદા પર્વસુ સંયતઃ એકાદશ્યામ દ્વાદશ્યામ ચ વિષ્ણુ લોકમ સ ગચ્છતિ. 245 અધ્યાય 27-28 શ્લોક સંખ્યા. આ પુરાણ મનુષ્યને યશ આયુષ્ય સુખ કીર્તિ બળ પુષ્ટિ તથા ધન આપનારું અને અશુભનો નાશ કરનારું છે. જે દરરોજ ત્રણેય સંધ્યાઓના સમયે એકાગ્રચિત થઈને શ્રદ્ધાપૂર્વક આ શ્રેષ્ઠ ઉપાખ્યાનનો પાઠ કરે છે તે સમસ્ત અભિષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરી લે છે. આ પુરાણને વાંચવા અને સાંભળવાથી રોગી મનુષ્ય રોગમાંથી બંધનમાં પડેલો હોય તો બંધનમાંથી, ભયભીત માનવ ભયમાંથી તથા આપત્તિગ્રસ્ત મનુષ્ય આપત્તિમાંથી છૂટી જાય છે. એટલું જ નહીં, આના પાઠ અને શ્રવણથી મનુષ્ય આના પાઠ અને શ્રવણથી પૂર્વજન્મના સ્મરણની શક્તિ, વિદ્યા, પુત્ર ધારણા થાય એવી બુદ્ધિ, પશુ, ધૈર્ય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પણ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. જે જે કામનાઓથી મનુષ્ય સંયમ જીતે આ પુરાણનો પાઠ કરે છે તે બધી એને પ્રાપ્ત થઈ જાય છે, એમાં જરા પણ સંદેહ નથી. યાન યાન કામન ભી પ્રેત્ય પઠેત્ય પ્રયત માનસઃ તાસ્તાન સર્વાન વાપનોતિ પુરુષો નાત્ર સંશય. 245 અધ્યાયનો 33મો શ્લોક. જે મનુષ્ય એકમાત્ર ભગવાનની ભક્તિમાં ચિત્ત પરોવીને પવિત્ર થઈને અભિષ્ટ વરદાન આપનારા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા આ પુરાણનું નિરંતર શ્રવણ કરે છે તેના બધા પાપો નાશ પામે છે. તે આ લોકમાં ઉત્તમ સુખ ભોગવીને સ્વર્ગમાં પણ દિવ્ય સુખ પામે છે. ત્યાર પછી પ્રાકૃત ગુણોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના નિર્મળ પદને પ્રાપ્ત થાય છે. તેથી એકમાત્ર મુક્તિની ઈચ્છા રાખનારા સર્વધર્મ પરાયણ તેથી એકમાત્ર મુક્તિની ઈચ્છા રાખનારા સ્વધર્મ પરાયણ શ્રેષ્ઠ બ્રાહ્મણોએ મન ઇન્દ્રિયોને વશમાં રાખનારા કલ્યાણકામી ઉત્તમ ક્ષત્રિયોએ વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન વૈશ્યોએ તથા ધર્મનિષ્ઠ શુદ્રોએ આ પવિત્ર પુરાણનું શ્રવણ કરવું જોઈએ. આ અતિ ઉત્તમ અનેક ફળોથી યુક્ત તથા ધર્મ અર્થ અને મોક્ષ પ્રદાન કરનારું છે. તમે બધા શ્રેષ્ઠ પુરુષો છો, તેથી તમારી બુદ્ધિ નિરંતર ધર્મમાં પરવાલી રહે. એકમાત્ર ધર્મ જ પરલોકમાં ગયેલા પ્રાણી માટે ભાઈની જેમ સહાયક છે. ધન અને સ્ત્રી વગેરે ભોગોનું ચતુર મનુષ્ય પણ સેવન કેમ ન કરવું? કેમ કે તેમના પર ન તો કદી ભરોસો કરી શકાય છે અને ન તેઓ સદા સ્થિર પણ રહે છે. મનુષ્ય ધર્મથી જ રાજ્ય પ્રાપ્તિ કરે છે, ધર્મથી જ સ્વર્ગમાં જાય છે તથા ધર્મથી જ આયુષ્ય, કીર્તિ, તપસ્યા અને ધર્મનું ઉપાર્જન કરે છે તથા ધર્મથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ લોક તથા પરલોકમાં પણ ધર્મ જ મનુષ્યને માટે માતા, પિતા અને મિત્ર છે. આ લોકમાં પણ ધર્મ જ રક્ષક છે અને એ જ મોક્ષની પ્રાપ્તિ કરાવનારો છે. ધર્મ સિવાય બધું વ્યર્થ છે. આ શ્રેષ્ઠ પુરાણ પરમ ગોપનીય તથા વેદ તુલ્ય પ્રમાણિત છે. ખોટી બુદ્ધિવાળા અને નાસ્તિક વ્યક્તિને આનો ઉપદેશ આપવો નહીં. આ શ્રેષ્ઠ પુરાણ પાપોનું નાશક તથા ધર્મવર્ધક છે, સાથે સાથે અતિ ગોપનીય છે. મુનિઓ, મેં તમારા સૌ સમક્ષ આનું વર્ણન કર્યું અને તમે પણ આને સારી પેઠે સાંભળી લીધું. હવે આજ્ઞા આપો, હું જાઉં છું. ધર્મેણ રાજ્યમ લભતે મનુષ્ય, સ્વર્ગમ ચ ધર્મેણ નરહ પ્રયાતિ, આયુષ્ય કીર્તિમ ચ તપસ્વ ધર્મમ, ધર્મેણ મોક્ષમ લભતે મનુષ્ય, ધર્મો અત્ર માતા પિતરો નરસ્ય ધર્મ, સખા ચ અત્ર પરે ચ લોકે, ત્ર ત્રાતા ચ ધર્મ સ્તિવ, મોક્ષદસ્વ ધર્માદત્તે નાસ્તિ તુ કિંચિદેવ. ઇદમ રહસ્યમ શ્રેષ્ઠમ ચ પુરાણમ વેદ સંમિતમ, ન દેયમ દૃષ્ટમ તયે નાસ્તિકાય વિશેષતઃ. ઇદમ અયોક્તમ પ્રવરમ પુરાણમ પાપાપહમ, ધર્મ વિવર્ધનમ ચ શ્રુતમ ભવદ્ભિઃ. પરમમ રહસ્યમા રહસ્યમ આજ્ઞા પયદ્વમ મુનયો વ્રજામિ. 245 અધ્યાયનો 37-40 શ્લોક સંખ્યા. અધ્યાય 106वां समाप्त। श्री ब्रह्म पुराण संपूर्ण। ओम तत्सद ब्रह्मार्पणमस्तु। ओम श्री कृष्णार्पणमस्तु। અહીં અનુક્રમણિકા પ્રમાણે 106 અધ્યાય થયા છે, પરંતુ બ્રહ્મપુરાણની અંદર કુલ 245 અધ્યાય છે, જે અહીં અનુવાદ પ્રમાણે, ગુજરાતી અનુવાદ પ્રમાણે હોય અધ્યાયની સંખ્યા 106 થયેલ છે, પરંતુ તેમાં 245 સંસ્કૃતના અધ્યાયોનું અનુવાદન એટલે કે તેમનું ભાષાંતર કરેલું હોવાથી આ સંપૂર્ણ બ્રહ્મપુરાણ માનવું જોઈએ। બ્રહ્મપુરાણની આજે વરુથની એકાદશી 2023ના સંપૂર્ણ થયેલ છે વાંચન। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।